કિંચિત અધીતા. અધ્યયન કોને કર્યું કહેવાય એની વાત ચાલે છે. હવે પુસ્તક હોય એનો મતલબ નથી, વાંચી જઈએ એનો પણ મતલબ નથી, પણ એક વાર કુરાન જેને પઢ્યું એને પછી શૈતાન દેખાય નહીં. એક ગ્રહસ્થ છે ને, એની દીકરીને વાપરવા માટે રૂપિયા આપે, રૂપિયો બે રૂપિયા એમ વાપરવા આપે, તો ઓલી છોકરી જઈને રામાયણમાં મૂકી આવે, રાતે રૂપિયો બે રૂપિયા આપ્યા હોય ને રામાયણમાં મૂકી દે. હાલે એના બા બાપુ જે પૂછ્યું કે તને રૂપિયા આપ્યા છે તો તું બીજે ક્યાંય નથી મૂકતી, રામાયણમાં કેમ મૂક્યા છે? તો કે રાતે ચોર આવે તો ચોરી ન થાય ને. તો કે પણ ચોર તો બધે જ ચોરી જાય. તો કે ના બાપુજી, ના માં સાંભળો, ચોર રામાયણ અડે નહીં, અને અડે તો પછી ચોર રે નહીં. કોઈ દિવસ ચોર રામાયણ ખોલે નહીં, ખોલે નહીં રામાયણ, કોઈ દિવસ ખોલે નહીં. અને જો એક વાર ખોલે તો એ ચોર ચોરી કરી શકે નહીં. એ સાત વર્ષની દીકરીની સમજણ તમે જુઓ. એટલે હું રામાયણમાં રૂપિયો મૂકું છું, મારો રૂપિયો ચોરાય નહીં, કારણ કે એ ખોલે નહીં, અને જો ખોલે તો ચોરી કરી શકે નહીં, એટલે મારો રૂપિયો સલામત રહે. એક દીકરીને પૈસો બચાવવા પણ નહીં, એની જે વાત ફેંકી છે સાહેબ. એમ વચનામૃત વાંચ્યું એને કહેવાય કિંચિત અધીતા, થોડું વાંચ્યું એને કહેવાય, અધ્યયન પાઠ કર્યું એને કહેવાય. સ્વાધ્યાય કોને કહેવાય? સ્વ એટલે પોતે, અધ્યાય એટલે પાઠ. જે તમે મનન ચિંતન કર્યું એ તમારો હિસ્સો બની જાય, ભાગ બની જાય, લોહી બની જાય, માંસ બની જાય, રક્ત બની જાય, એને કહેવાય સ્વાધ્યાય. સ્વનું અધ્યયન થાય એને સ્વાધ્યાય કહેવાય, એને અધ્યયન કર્યું કહેવાય. વાંચતા જાય ને પોતાનો સામે વિચાર થતો જાય કે આમાં તો આમ કીધું છે ને હું શું કરું છું. શિક્ષાપત્રી વાંચે ને આપણે શું છે, પાઠ કરવાનું બહુ તાન, આટલા પાઠ કર્યા ને આટલા પાઠ કર્યા, પણ એમાં આવ્યું શું? તમે એની સાથે તાલો મેળવો કે આમાં તો આમ કહ્યું છે ને હું ક્યાં છું. હવે એમાં સીધું જ વાંચતો હોય ને એમાં આવે, અમારા સત્સંગીએ કોઈ વ્યસન ન કરું છતાં ચાલું તો આ વાંચ્યું કહેવાય? અમારા સત્સંગીએ જ્યાં ત્યાં થૂકવું નહીં, છતાં આપણે ઘણાને જોયે છે કે હાલતા ચાલતા ગમે ત્યાં આવું મંદિરનો ચોક હોય તો એમાં થૂંકી લેતા હોય, બગીચાને ખૂણે થૂંકી લેતા હોય. હવે તો એ શિક્ષાપત્રીમાં નથી આવતું, હવે રોજ આમ વાંચીને પાઠ કરીને મૂકી જ દેતા છે. મને આ બહુ વિચાર આવ્યો કે આટલી સામાન્ય વાત છે ને, આમાં તો કંઈ બીજું છે જ નહીં. હવે એમ આવે કે અમારા સત્સંગીઓ વાવેલું ખેતર હોય, બગીચો હોય, મળમૂત્ર કરવાને જ્યાં ત્યાં થૂંકવું નહીં, હેંક થૂક કરીને રસ્તામાં કેમ થૂંકી શકાય? અને આપણે આમ આમ આમ સીધી અર્ધો અર્ધો નહીં, કલાક કલાક સુધી મને ખબર છે મેં વાતો કરી હોય કે પાણીનો બગાડ ન કરો, અનાજનો બગાડ ન કરો, સવાર છૂટીને પછી તરત એનું એ જ ચાલુ હોય, એનું એ જ ચાલુ હોય. એક ખાલી હાથ ધોવાય ને તો આખો નળ ખોલી હડડાટ પાણી જાય, એક ડોલ પાણી બગાડી નાખે ખાલી એક હાથ ધોવામાં, જે એક નાના ગ્લાસથી ધોઈ શકાય એમ હોય સારામાં સારા, છતાં પાણી બગડે જ છે. તો શું સાંભળ્યું? આજે તમે આમાં બધા સાંભળશો તો જ્યારે પાણીનો વપરાશ કરશો ત્યારે યાદ નહીં આવે, અનાજનો બગાડ થશે ત્યારે યાદ નહીં આવે. ભાઈ રોટલીનો ટુકડો હોય કે ભાખરીનો ટુકડો હોય, પણ કોઈ ગાય ભેંસ કૂતરાને મુખે જાય એ શાસ્ત્ર આજ્ઞા છે, પણ છતાં આપણે ગટરમાં નાખી દઈએ એ ક્યાંની ન્યાય ગણાય? એટલે આપણે શું છે, વાંચીએ છીએ પણ મનમાં નક્કી શું કરીને બેઠા છે? કરતા હોય એમ જ કરવાનું છે, આ તો ખાલી વાંચવાનું, એ જ તો, બીજું શું? આપણે તાળો મેળવતા તો વાંચતા જ નથી ને, મારે વર્તવું છે, મારા માટે કે છે એવું તો માનતા જ નથી ને. અર્જુનને ગીતા લાગી ગઈ શા માટે? એ ડાયરેક્ટ એમ જ માનતા હતા મને કહે છે. ત્યારે આપણે ગીતા વાંચીએ ત્યારે શું થાય? આ તો અર્જુનને કહે છે. આપણને ક્યાં કહે છે? વચરામત વાંચીએ ત્યારે શું થાય? આ તો મુક્તાનંદ સ્વામીને કહે છે, આ તો બ્રહ્માનંદ સ્વામીને કહે છે, આ તો સુરાખાચર્ય મહારાજ ઉત્તર આપે છે, આપણને મયારામ ભટ્ટને કહે છે, આપણને ક્યાં કહે છે? ત્યારે તારું નામ ક્યાંથી હોય તે દી એમાં, અને ત્યાં તારું નામ હોય તો તું અહીં છે ને બેઠો. પણ આપણે માથે ક્યાં લઈએ છીએ? લ્યો, શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા સત્સંગ એ સંધ્યા કાળે સાયમ કાળે નિત્ય પ્રત્યે મંદિરે આવવું. કેટલા આવે બોલો? બાજુમાં મંદિર હોય તો એ કોણ આવે? નહીતર મંદિરો આમ ભરાયેલા ના રહ્યા, દીઠ ખડી ગયેલા વૃદ્ધો જ હોય છે, એ થોડા 1% જેટલા, બાકી એ ઘરે બેઠા હોય, એ શિક્ષાપત્રી વાંચતા હોય, અને પાછા કહીએ કે મંદિરે આવવું નજીક જ છે, દેખાય નહીં ને હું જાવ, આમ અંધારામાં આમ જોઈ લ્યો, એ પાપડ પીડ્યો છે ત્યાં, પાપડ દીધો ન હોય ને ડોસાને તો એને અંધારામાં દેખાય, અને મંદિરમાં એને ઠાકોરજી લાઈટમાં ન દેખાય. સાયંકાળે મંદિરે આવું કેટલા આવે? એટલે ભાઈ બહુ પ્રવૃત્તિ હોય ને એવું હોય તો અઠવાડિયે રવિવારે એક વાર, પણ આપણે તો ન આવવાનો નિયમ, આવવાનું નહીં, શું ન ગણા તો સારું છે, આ દેશ છે વળી એવો, તે બાકી વિદેશની અંદર તો મારા રવિવારે તો ચર્ચમાં જાય હો, અને આપણે તો ક્યારે જાય ખબર છે, હમણાં 9 વર્ષ આવશે ને ત્યારે એક જ દિવસ નવા વર્ષ, પછી મંદિરની ધજાઈ જુએ નહીં. હવે સત્સંગીઓ વાંચતા હોય આમાં સાંભળે એને યાદ રાખવા જેવું છે, નિત્ય પ્રત્યે સમય મળે ત્યારે 24 કલાકમાં નજીકમાં આપણા ઈષ્ટનું મંદિર હોય ત્યાં જવું જ જોઈએ. એ મૂર્તિ જે મંદિરમાં બિરાજે છે એમાં હેત થવું જોઈએ, એનું દર્શન કરીએ ને ત્યારે એમ થવું જોઈએ, લાડલા એમ ભાવ પ્રેમ થાય. હવે વાંચે છે પણ અધ્યયન પોતાનું થતું નથી, એનો અર્થનો શું અર્થ, કે શું વાંચવાનો અર્થ શું? અધ્યયન એ પોતાનો તાળો મેળવે, હું ક્યાં છું. આ તમે છાપા હોય એમાં વાંચતા હો તો એમાં લગભગ એવું આવે, ફરાળી ચેવડો કેમ બનાવો, ફરાળી પેલો કાજુનો મેસૂપ કેમ બનાવો, રીત આપી હોય ને બધે કે ભાઈ આટલા ગ્રામ બદામ કાજુ કે મગફળીનો ભૂકો લેવાનો, પછી એનાથી ડબલ ખાંડ લેવાની, એની આટલી ચાસણી કરવાની, પછી એમાં ભૂકો નાખવાનો, પછી એને શેકવાનો, પછી ઘી પીવડાવતું જવાનું, પછી જ્યારે બધી ચિકાસ મટી જાય ને ફૂલી જાય એટલે એકદમ કડાયું લઈને થાળીમાં ઢાળી દેવાનું, અને પછી ઉપર મસાલા છાંટી દેવાના, બીજી જ મિનિટે એના ચોસલા પાડી દેવાના, અને મેસૂપ તૈયાર થઈ ગયો ને. આવી રીતે છાપામાં હોય ને, પછી કોઈ છાપામાં નીચે લાઈન મારી હોય છે પછી ખાવું, પણ એનો અર્થ જ છે કે આ બનાવ્યું છે શા માટે, ખાવા માટે. એમ આ બધા શાસ્ત્રોમાં ખાવા માટે પાળવા માટે જ બધું વર્ણન છે, પણ આપણે તો એટલે ચેવડાનો પાઠ કરીએ એમ આનો પાઠ કરીએ. એને નીચે લાઈન લખી હોય કે આમાં તો લખેલી જ હોય છે, આમાં તો ચોખ્ખું કીધું હોય છે કે હવે આ પ્રમાણે રેજો. 18મું વચનામૃત મહારાજ બોલતા હોય તેમાં કહેતા હોય કે તમે અમારા જે થયા એ આ પ્રમાણે રહેજો તો જાણે તમે અમારી સર્વ પ્રકારની સેવા કરી, નહીં તો તમારે ને અમારે કોઈ મેળ મળશે નહીં. અને જો તમે અમે કહ્યું એમ રહેશો તો આપણે ભગવાનના ધામમાં આપણે સૌ ભેળા રહેશું, પણ આપણે ખાલી વાંચીએ પાઠ કરીએ પણ પોતાનો અભ્યાસ કરતા નથી. એટલે કિંચિત અધીતાનો અર્થ થોડું કંઈ પણ મનન કરીને પાડ્યું. એક નગરમાં એક પંડિત હતા, તો ત્યાંનો રાજા બહુ મુમુક્ષુ ભાવ વાળો, તો પંડિતજી ભણી ગણીને આવ્યા, તૈયાર થઈને થોડો વખત થયો એટલે એને એમ થયું કે હું અહીંના રાજાને સમ્રાટને શાસ્ત્ર સંભળાવું. એટલે પંડિતજી આવ્યા, રાજવીને વાત કરી કે મહારાજ પધારો, મારે શાસ્ત્રો જીવાગરે છે, તો હું તમને આ શ્રાવણ માસ આવે છે 2 દિવસ પછી, તો તમે કહો તે શાસ્ત્રની કથા સંભળાવવા માંગુ છું, તમે થોડો સમય લો અને આપણે બેસીએ અને હું તમને કથા સંભળાવું શાસ્ત્રને. સમ્રાટ કે બહુ સરસ, એમાં શું ખોટ, તો બોલો તમે શું સંભળાવો છો, તો તમે જે કહો તે, તો કે તમે બોલો. તો પેલા રાજવી કે મને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવો. બહુ સારું, સમય નક્કી થઈ ગયો, સવારનો પોર થાય, સમ્રાટ પૂજામાંથી પરવારે પંડિતજી આવી જાય, રાજા દાસ અને શિષ્યભાવે બેસી જાય, ઊંચું આસન નાખી આપે પંડિતજીને, અને પંડિતજી ભગવદ્ ગીતાની કથા કરતા, એમ કથા કરતા કરતા કરતા કરતા ભાઈ 9મો અધ્યાય આવ્યો, અનન્ય ચિંતયંતામાં એ જનાહા પર્યુપાસતે તેષામ નિત્ય નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે મારું અનન્ય ચિંતન કરે છે, સર્વભાવે ચિંતન કરે છે, સતત મને જોડાયેલો રહે છે, મારામાં જ મન રાખે છે, એવી રીતે વર્તનારો જે મારો ભક્ત છે એના યોગ ક્ષેમનું ભગવાન શ્રી કૃષ્ણ કે હું વહન કરું છું. બહુ જ એમણે કીધું, સમજાવ્યું કે યોગ એટલે જે જોઈએ તે ભગવાન આપે, અને ક્ષેમ આપેલું એને સાચવે, સંભાળે એ ને આપે એને સંભાળે એ, ભક્તે કંઈ નહીં કરવાનું, પણ મારો થવો જોઈએ, અનન્ય થવો જોઈએ. ખૂબ દાખલા દલીલથી એમણે સમજાવ્યું. પણ જેવી કથા પૂરી થઈ એટલે પેલા સમ્રાટે કહ્યું કે ભટજી મને બરાબર અર્થ સમજાણો નથી. એટલે ભટજી તો ટાઈમ પૂરો થઈ ગયો હતો, કે થોડો વધારે પ્રયાસ કરીને આવો અને મને સમજાય એમ કહો. એટલે બીજે દિવસે પંડિતે તો જૂની જૂની બધી પ્રત એમાંથી ને બધાની કોઈની ટીકાઓના અંત્યાન બધું ખોલી અને દાખલા દલીલ સાથે લોકભોગી રીતે પાછી કથા શરૂ કરી, 1.5 કલાક સુધી કથા કરી. એમાં નરસિંહ મહેતાના પણ દ્રષ્ટાંત આપ્યા કે અનન્ય ચિંતનથી નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા, એમણે ભજન કર્યું તો ભગવાન એના 52 કામ કરવા દોડીને આવતા, એના બાપનું શ્રાદ્ધે કર્યું, એની દીકરીના મામેરાએ ભર્યા, શું શું ભગવાને નથી કર્યું, એને જેલમાં હાર પણ પહેરાવ્યા, યોગ ક્ષેમ વહામ્યહમ, બધું જ ભગવાન કરે છે. કથા પૂરી થઈ એટલે રાજાએ કીધું કે મને સમજાણું નથી હો, તમે વધારે પ્રયાસ કરીને આવો. ત્રીજે દિવસે પાછા પંડિતજી આવ્યા અને એને પછી દાખલા દલાલ દલીલો કરીને બધું શાસ્ત્રની ટીકાઓના અંતે વલ્ભાચાર્ય ફલાણે રામાનુજ શંકર ભાષા બધાથી લઈ લઈને માંડીને વાત કરી, અને સેના નાયની વાત માંડીને કરી કે સેનો નાય વાળંદ રાજાની હજામત કરવા જાય, પણ સાધુ પ્રેમી માણસ ભગવાનનો ભક્ત, એકવાર જેવો રાજાની પાસે હજામત દાઢી ચંપી તેલ મર્દન કરવા આવતો હતો ને એમાં સાધુની મંડળી મળી ગઈ, તો એ ઘરે પાછા ફરી ગયા અને સાધુની સેવામાં લાગી ગયા. અહીંયા સમ્રાટ પેલી ખુરશી ઉપર બેઠો છું, ટાઈમ ફિક્સ હોય અને સેના નાય આવ્યો નહીં, અને જો મોડું થઈ જાય તો નાયને તો ઓલું માથું કાપી નાખે રાજા, તો રાજા તો ગરમ ને તપેલી કીટલી ખમે નહીં, અને અહીં તો સાધુની સેવામાં પડી ગયો. ભગવાનને ચિંતા થઈ તો ભગવાન સેના નાયનું રૂપ લઈ એ અસ્ત્રો એ મેલી કોથળી એવા મેલા લગડા રાજદરબારમાં આવ્યા અને પેલા સમ્રાટના પગ દાબે, ભગવાન એની હજામત કરે. બોલો કે જો મહારાજ આવી રીતે જે એનું અનન્ય ચિંતન કરે એનું ભગવાન યોગક્ષેમ વહન કરે. કથા પૂરી થઈ એટલે રાજાએ કીધું મને બરાબર સમજાણું નથી હો, જરા પ્રયાસ કરી ના આવો. ચોથે દિવસે આવ્યો, એક પછી એક દિવસે રોજ ને રોજ દ્રષ્ટાંતો આપે. વાચસ્પતિ મિશ્રનો દ્રષ્ટાંત આપ્યું કે એમણે વહામી ઉપર ચેકો મારી દીધો કે વહામી ન હોય, ભગવાન ઉઠાવીને થોડું લાવે, દદામી લખો. ગીતામાં ચેકો માર્યો, દદામી કરી નાખ્યું. એ આપણે આગળ કંઈક એકવાર કહ્યું છે. તો પછી ગોરાણીની પાસે સીધું સામાન આપવા માટે એક બાળક આવ્યો, ટોપલા ભરી ભરીને બધું લોટ દાળ શાક બધું, પણ એની જીભમાંથી લોહી જતું હતું. ગોરાણીએ ટોપલો તો લીધો કે આ મોકલો છે શેઠજીએ, પણ બેટા તારી જીભમાંથી લોહી કેમ જાય છે, તો તમારા પતિએ મને માર માર્યો છે એમ કહીને છોકરો તો વયો ગયો. પતિ આવ્યા અને પત્નીએ ફરિયાદ કરી કે તમે નાનકડા બાળકને આવી રીતે માલ સામાન તો મોકલાવ્યું, પણ એને જીભ ઉપર શું કામ પ્રહાર કર્યો. અને વાચસ્પતિ મિશ્ર સમજી ગયા ભગવાન શ્રી કૃષ્ણની ગીતા એ ભગવાનની જીભ છે, એમાં મેં વહામી ઉપર ચેકો માર્યો, એ કૃષ્ણની જીભ ઉપર ઘસરકો પડ્યો એને લોહી વહ્યું છે, માટે દદામી નહીં પણ વહામી સાચું છે. આવા આવા દ્રષ્ટાંત આપ્યા. તોય પાછા રાજા સમાપનમાં શું બોલ્યા, મને સમજાયું નથી હો હજી બરાબર, તમે પ્રયાસ કરીને આવો. હવે આ જાત જાત આવી રીતે અઠવાડિયા સુધી કર્યું, પછી એને ઘરે ગયો અને વિચાર થયો કે સમ્રાટ આમ કેમ કરે છે, કે તમે હજી પ્રયાસ કરો મને સમજાતું નથી, અને એ સમજાઈ ગયું. બસ 8મા દિવસનો સૂરજ ઉગ્યો, દરબારમાં આવ્યા જ નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ અઠવાડિયું નીકળી ગયું, સમ્રાટ એને ક્યાં આવ્યા, પંડિતને ત્યાં. ત્યાં જે એના ફળિયામાં આવ્યા ત્યાં પંડિતજી હાથમાં માળા અને કૃષ્ણનું ભજન કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સમ્રાટ આવ્યા તો ઉભો ના થયો. આ સમ્રાટે કહ્યું પંડિતજી આપ તો મારા ગુરુ કહેવા એટલે આપને હું પ્રણામ કરું, પણ રાજદરબારમાં તમારી કથાની પ્રતીક્ષા કરું છું અને તમે આવતા કેમ નથી, તો કે મને સમજાઈ ગયું છે એટલે નથી આવતો. શું સમજાઈ ગયું, કે જે અનન્ય ચિંતન કરે એનું ભગવાન યોગક્ષેમ વહન કરે છે, તો માછી મારે તારી લાચારી કરવાની શું જરૂર છે, હું કૃષ્ણનું ભજન ના કરું, કે હું કથા કરું પછી તું રૂપિયો રોડું આપે એનાથી હું મારો રોટલો ગુજારો કરું, હું નરસિંહ મહેતાના દ્રષ્ટાંત દઉં અને અનન્ય ચિંતન કરે ભગવાન એને બધું આપે છે, તો પછી હું તારે ત્યાં શું કામ ઢસરડા કરવા આવું. એટલે જેદુનો બેઠો છું તેદુનું પ્રત્યક્ષ પ્રમાણ છે, રોટલા તો મળે છે પણ સમ્રાટ પણ મારી પાસે સામેથી આવે છે, આ યોગ છે. અને રાજા પગમાં પડ્યો, હવે મને સમજાઈ ગયું. હવે મને અર્થ સમજાઈ ગયો. મારે આ જ જાણવું હતું, મને પહેલે જ વખતે લાઈટ થઈ ગઈ હતી, પ્રકાશ થઈ ગયો હતો કે જો ખરેખર આમ જ હોય તો પંડિતજી મારી પાસે સામે ચાલીને શું કામ આવે છે, મારી પાસે શું કામ ભીખ માગે છે, મારી દક્ષિણા ઉપર લાચારી શું કામ કરે છે, તો કૃષ્ણની લાચારી કેમ નથી કરતા. અને તમને સમજાઈ ગયું, મને સમજાય. એ ક્યારે સમજાણું, પોતાની સાથે મિલાયું, સ્વાધ્યાય કર્યો, અધ્યયન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, ત્યારે એ સેન્સમાં, એ સંદર્ભમાં શંકરાચાર્યજી કહે છે કે એક ટુકડો પણ, થોડું પણ તમે મનન ચિંતન કરો તો યમદૂત અડી નહીં શકે. એકાદ ટુકડો. આપણા શાસ્ત્રીજી મહારાજ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 1978માં અમેરિકામાં ગયા, એમાં ઈરી પ્રદેશમાં ગયા, ત્યાં કાંતિભાઈ બહુ સારા હરિભક્ત, તો એમને ત્યાં ઉતારો હતો. એ કાંતિભાઈ હજુ પણ છે અને સારા ભાવવાળા છે. તો એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે ઈરીના મેયરની મુલાકાત કરાવી. મેયરે પછી એમની ઓફિસે બોલાવ્યા હતા, ત્યાં ગયા, પધરામણ કરી. પણ એ પહેલા કાંતિભાઈએ ઈરીના મેયરને શિક્ષાપત્રી આપેલી. આ 1978માં બનેલી ઘટના. તો શાસ્ત્રી મહારાજ બેઠા, પૂજન થયું, વાતચીત થઈ, એમાં ઈરીના મેયરે ફટ દઈને એક વાત કરી, સ્વામીજી આ હોલી બુક, શિક્ષાપત્રી, હોલી પવિત્ર બુક, એટલે આખી તો અમે કોઈ પાલન ન કરી શકીએ, પણ એમાંનો એક ટુકડો અમે પાડ્યો છે, એમાં અમે અને અમારી પ્રજા હેપી ને હેલ્ધી છીએ. એટલે સ્વામી કે એવો કયો, તો કે આમાં કયું છે કે જ્યાં ત્યાં ગંદકી ન કરવી, એટલો ટુકડો પાડીએ છીએ, એનાથી અમે આખું શહેર સુખી અને હેલ્ધી અને હેપી છીએ સ્વામીજી. તો એક ટુકડો પાડવાથી અમે આટલા સુખી હોઈએ, તો આખી શિક્ષાપત્રી હોલી બુકનું પાલન કરે એને તો ભગવાન સ્વામિનારાયણ કેટલું આપતા હશે. આને અધ્યયન કર્યું કહેવાય, આને મનન કર્યું કહેવાય. આપણે તો વાંચતા જાય છીએ ને પાછું અવળું કરતા પણ જાય છીએ, તો એ અધ્યયન નહીં, તો એ પીધું જ નથી ને, અધ્યયન જ કર્યું નથી. અધ્યયન કોને કહેવાય, પોતાનું બનાવી લેવાનું, એને અધ્યયન કહેવાય. એક ટુકડો પણ જો શંકરાચાર્યજી કહે, જો અધ્યયન મનન કરીને ગીતાનું અપનાવી લે તો યમદૂત એને અડી શકે નહીં. આપ એવી રીતે થવું જોઈએ. હા, આ પાદરી છે ને આપણા દેશમાં ફરે અને ઉપદેશ આપતા હોય. હવે એકવાર બધા આમ બેઠેલા, સાત આઠ જણા હશે, વાતચીત ચાલતી હતી, તો પછી ચર્ચા આવી ચડી ગઈ પાદરી ઉપર નાખી કે તમે ખૂબ ઉપદેશ તો આપો છો, સારી સારી બાઇબલની વાતો કરો છો, આ તો બધા વેલ એજ્યુકેટેડ માણસો ને, બધા તમે બહુ સારી વાતો કરો છો બાઇબલની, અને અમારા સમાજમાં સાધુ સંતો પણ ગીતાની, રામાયણની, ભાગવતની ફેર ફેર આ બધી વાતો તો થાય જ છે ભાઈ, હે, આનાથી ફર્ક શું પડે છે, આટલી બધી કથા પારાયણો આ તે સત્સંગ બધું થાય જ છે, હવે નથી લાગતું કે આ બધું બંધ કરવું જોઈએ, સમાજ કોઈ સુધરતો નથી, સમાજમાં કઈ ફર્ક પડતો નથી. પાદરી તો બોલતો જ બંધ થઈ ગયો કે તમે હવે સાહેબ આ બધું બંધ કરો, એમ એને એની રીતે જીવવા દો, કોઈ કોઈને કઈ, હિન્દુઓના સાધુ સંન્યાસીઓ પણ મંડી પડ્યા છે, તમે મંડી પડ્યા છે, બૌદ્ધ ધર્મીઓ મંડ્યા, બધા એવું કરે છે, પણ સમાજમાં કઈ સુધારો, માણસ તો જેવો છે એવો ને એવો છે, એટલે આનો કોઈ કઈ પેલો ફાયદો નથી, આ બધું બંધ કરો. પાદરી પછી કઈ બોલ્યો નહીં, થોડી ઘણી પછી બીજી નોર્મલ સિમ્પલ વાતો બધી થઈ. પછી પાદરીએ, એ લોકો તો બધા પીતા હોય ને પેલો શરાબ, વાત મજાની સાંભળો, એટલે પાદરીએ કીધું કે તમે શરાબ પીશો, હા હા થઈ જાય, એમાં શું, એમાં તો કોણ ના પાડે, શરાબ મંગાવ્યો. પાદરી કીધું બધાને, તમારે જેટલો પીવો એટલે છૂટ, પણ મારી એક શરત છે, શું, બબે ત્રણ ત્રણ ગ્લાસ ભરી દઉં પેક, કોગળો કરીને કાઢી નાખવાનો, કોગળો કરીને કાઢી નાખવાનો, મોઢામાં લેવાનું, મોઢામાં મંબળાવી અને કાઢી નાખવાનું, આ એક શરત પાડો, પછી આગળની વાત. પછી આ તો નવીન શરત લાગી, એટલે સૌ બધો મોઢામાં લ્યા, મોઢામાં ગુડગુડ ગુડગુડ કરી અને કાઢી નાખે, મોઢામાં લે ગુડગુડ ગુડગુડ ગુડ કરી કાઢી નાખે, એક એક બબે પ્લેગ આમને કાઢી નાખ્યા. પછી પાદરીએ કીધું એક એક બબે ત્રણ ત્રણ પીવાઈ ગયા આવી રીતે, તો હા કોકડા કરી કાઢી નાખ્યા. તો નશો કેમ ચડતો નથી, તો કે નશો ક્યાંથી ચડે, ગળા હેઠે ઉતરે તો નશો ચડે ને. પાદરી કે વાત જ એમ છે, કથા સાંભળે છે પણ ગળે ઉતારે તો થાય ને. ના કોઈ ઈચ્છે ગળા હેઠે ઉતારતા જ નથી. બધા કોગળા કરીને જ કાઢી નાખે છે, કોગળા કરીને જ કાઢી નાખે છે. તો આમાં નશો ક્યાંથી ચડે ભાઈ? જીવનમાં ફર્ક ક્યાંથી પડે? પણ બે ઘૂંટડા પીડી ગયો હોય તો મેં પીધો નથી, પીધા વગર ચડી ગયો. પાછા હું વાત કરે, ગમે એટલો પીવો પણ લિમિટમાં પીવો. લે ગમે એટલો પીવો ને પાછો લિમિટમાં પીવો. ડાય ડાય વાતો કરે પણ ચડી જાય એટલે, પણ પીવે તો ચડે. ચડી છે ખુમારી કે પીધી પ્રેમ શુરા, પીધા વગર ચડે નહીં. હવે તમે દારૂ ની વાત છે, એમ તમે ચાય કોફી ની વાત કરો, તમને વ્યસન હોય, બંધાણ હોય, બગાસા ખાવ, બધું ખાવ, પણ હવે કોગળા કરીને કાઢી નાખો તો કઈ ચડે? પણ બે ત્રણ ઘૂંટડા પી જાય તો ભંખારો ખાય કે નહીં? તો એટલે આ બધો ઉપદેશ અધ્યયન એને કહેવાય કે જે ગળા હેઠે ઉતારે તો છે. તો પહેલું ગ્રંથોનું મહાત્મ્ય સમજવું જોઈએ. એક વાત કહું, ઉત્તર પ્રદેશમાં રામપુર ગામ છે. થોડા વર્ષો પહેલા એક ઘટના બની, ઘટના એટલે ઘટના સો ટચની. એક દુકાનદાર દૂધની દુકાન, ત્યાં એક મુસ્લિમ માણસ દૂધ લેવા પણ નિયમિત રોજ સવારે આવે, અને ત્યાં એ પ્રદેશની રીત છે ને, માટીની કુલડીઓમાં દૂધ, દહીં, છાશ બધું માટીની કુલડીઓમાં જ આપે. રોજ પેલો મુસ્લિમ સજ્જન દૂધ લેવા આવે, માટીની કુલડીમાં આવે દૂધ આપે, અને દૂધ લઈને પેલા મુસ્લિમ સજ્જન જતા. મુસ્લિમ સજ્જન ખરેખર સજ્જન એમ. એમાં એક દિવસ એમણે આવ્યા અને આ બનેલી ઘટના, એમણે દૂધની કુલડીમાં દૂધ આપ્યું, લીટર બે લીટર જે જોઈતું છે એ લીધું, માથે પેલા કાગળ ઢાંકી દીધો અને લઈને જતા હતા. પણ જેવા દસેક ડગલા આમ ગયા અને કુલડી ઉપર નજર પડી અને કાગળ ઉપર નજર પડી, લાલ ટાંડા જેવી આંખો થઈ ગયો અને પાછા ફેરાઈ દુકાનદારને કે અરે તું આદમી હો કે ક્યાં હો, પશુ જનાવર હો ક્યાં હો, તું હિન્દુ હો, તું હિન્દુ કે ઓલાદ હો, તું ક્યાં હુઆ સાહેબજી, દેખો ઇસ પે, દેખો એ કુલડી પર તુમને ક્યાં રખા હૈ, કિસકા કાગજ તુમને પસ્તી રખ દિયા હૈ, દેખો ક્યાં હૈ યે સબ. હવે એ પાનું ફાડીને જે મૂક્યું હતું ભગવદ્ ગીતાનું હતું, એ હિન્દુ ધર્મ કા પવિત્ર ગ્રંથ, પાક ગ્રંથ, ઉસી ધર્મ ગ્રંથ કા તુમ પન્ના એસે ફાડ કે એ કુલડી પર રખતે હો, પસ્તી મેં ડાલતે હો, રાસ્તે પે ડાલતે હો, એસા ઇસ્તેમાલ કરતે હો, તો મૂર્ખ હો, સુન લો, એ તુમને તુમ્હારા ધર્મ કા અપમાન કિયા હૈ, લેકિન સુનો ભાઈ, એસે તુમને યદી, હા યદી તુમને કુરાન કા પન્ના ફાડ કે એસે રખા હોતા તો તુમ જિંદા નહીં હોતા. હમારા ઇતના કુરાન કે પ્રતિ પ્રેમ ભાવ હૈ, પવિત્ર ભાવ હૈ, પૂજ્ય ભાવ હૈ, ઇતના તુમ લોગો કો તુમ્હારી ગીતા પર ભાવ નહીં હૈ, પૂજ્ય ભાવ નહીં. યા ભગવાન યા ખુદા, હિન્દુ ધર્મ કી ક્યા યહી અવનતિ હૈ કે આપણે પવિત્ર ગ્રંથો કે પ્રતિ ઇતના આદર ભી નહીં, હા જિંદા નહીં હોતે કુરાન કા પન્ના ફાડ કે રખા હોતા તો તુમ, ઓર તુમ ગીતા કી યહી હાલત કરતે. તમે જુઓ આ મુસ્લિમો છે, એ પ્રિન્ટિંગ પ્રેસમાં કુરાન છપાતું હોય આખો પ્રેસ સાફ થઈ જાય, અને સરખું પાનું ના નીકળે તો આમ હાથમાં ઝીલી લે, હા, અને એક એક પન્ના ને કુરાનમાં મુસ્લિમો આમ હાથમાં ઝીલતા જતા હોય અને ગોઠવતા જતા, હાથમાં ઝીલતા, અને જેમાં પ્રિન્ટિંગ સારું ન ઉપસે એને લઈ લે અને વ્યવસ્થિત રીતે એને પવિત્ર સ્થાનમાં એને વહાવી દેવામાં આવે, ક્યાંય તમને કુરાન ક્યાંય રખડતું નહીં મળે. આટલો એનો અમુક વાસ્તો તો એની પાસે શીખવી પડે ભાઈ, ધર્મ ગ્રંથ ને કુરાન નહીં. એક રદ્દી પનું ક્યાંય ના મળે, અને છપાતું હોય તો આમાં હાથમાં તેડી લે એક એક કાગળ ને, આમ ખુદા કા સ્વરૂપ હે આવી રીતે. હવે આપણે આદર ક્યાં, ગીતા હોય, શિક્ષાપત્રી હોય, વચનામૃત, આંગળી મોઢામાં નાખતા જાય, પાના ખોલતા જાય, આ કીર્તન. હમણાં હું તો કઈ કઈ ભાઈ આવી તો ઘણી વાતો છે, હું આ બધા વિદ્યાર્થીઓને તેને કઈ કઈ હું તો હવે થાકી ગયો, કારણ કે એકલા કીધે કઈ પેળ પડે ભાઈ, આમાં તો બધા કીએ તો કઈ બુદ્ધિ આવે લોકો. આ કીર્તનાવલી હોય ને, ત્રણ વાગે બધા કીર્તનો બોલતા હોય તો આમ ચોપડી મૂકીને બોલે, હવે આપણને દેખાય ત્યારે આપણે કહીએ, પણ હવે આ બધા કીએ તો થાય ને, આમ નીચે મુકાય કીર્તનાવલી, આમ નીચે મુકાય એને, આમ ખોળામાં મુકાય. આજ રે કીર્તનાવલી ને નીચે અહીંયા કેમ મુકાય, એમ ધરતી ઉપર, આ ધરતી ઉપર કે આસન હોવું જોઈએ ને, આસન ઉપર તમે મૂકી શકો પણ આમાં કેમ મૂકી શકો? પણ મૂકે લોકો જ્યાં ત્યાં ધરતીમાં આમદમ ફંગોળી દે છે, અને થૂકથી પેલે આમ આમ કરીને પન્નાઓ બધે ખોલે રાખે છે. ધર્મગ્રંથ પ્રતિ આદર જ. મુસ્લિમો તમે જોવો એને કુરાનનો આવો આદર, બંદગીનો તમે નમાજનો જોવો, એક વાગે એટલે પછી મસ્જિદમાં પહોંચી જાય. સાંજનું હોય તો ગમે ત્યાં તમે જુઓ ને, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, તમે જ્યાં જાઓ ને એ બધી ચટાયો પાથરીને તમારી લાગી જ પડે. ના પણ કોઈ એવી રીતે મંદિરે જવું નહીં, પૂજા કરવું નહીં, હે, શીખવા જેવું છે. અને ધર્મગ્રંથનો આટલો આદર. બીજું, ભલે આ ભગવદ્ ગીતાની વાત છે ભાઈ, કોનો વેદનો સાર, ઉપનિષદનો સાર, શેમાં શેમાં શેમાં સાર છે? પણ ભાઈ સાંભળી લો, એ વેદનો સાર, ભગવદ્ ગીતાનો સાર, ઉપનિષદનો સાર, શ્રીમદ ભાગવતનો સાર, સાંખ્ય શાસ્ત્રોનો સાર, યોગ શાસ્ત્રોનો સાર, આ બધા શાસ્ત્રોનો સાર એટલે ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત છે. શુદ્ધ સરળ ગુજરાતીમાં બધા શાસ્ત્રોનો સાર છે, વાંચવું જોઈએ. અડે તોય પાવન થઈ જાય, અડે વચનામૃતને સ્પર્શ કરે ને તો પાવન થઈ જાય. આ વાણી ક્યાંથી? એ શિક્ષાપત્રી, એમાં જ પોતે લખી નાખ્યું આ આ વાણી છે, એ અમારું સ્વરૂપ છે, વચનામૃત અમારું સ્વરૂપ છે. એમાં પાને પાને ભગવદ્ ગીતાને ભગવાન સ્વામિનારાયણ યાદ કરતા. આજે થોડુંક આપણને એમ પણ કહેવાનું મન થાય કે શિક્ષાપત્રીમાં લખ્યું હોય, વચનામૃતના વડતાલમાં લખ્યું હોય, આઠ સત શાસ્ત્રો ગણાવ્યા હોય, અને ક્યાંય ને ક્યાંય વચનામૃતમાં ગીતા અને ભાગવતના બધા ભાગવત વચના ગીતા, રામાયણ, મહાભારત એની ચર્ચાઓ પણ ઘણી છે જ ને. છતાં પણ ઘણા લોકો ગીતા પ્રત્યે એલર્જી, નફરત, ભાગવતની નફરત, ગીતાને અડાય નહીં, ભાગવતને અડે નહીં, રામાયણને અડે નહીં. એટલે તમે આમાં ગીતાનું જે મહારાજે વાત કરી છે શ્રીજીએ, એને પૂરી સમજવી હોય તો ગીતા ખોલવી પડે. એ રામાયણને તમે અર્થ સ્પર્શ કરો તો એની વાત સમજાય, મહાભારતને સ્પર્શ કરો, ભાગવતને સ્પર્શ કરો, એટલે કે ખોલો, અધ્યયન કરો તો તમને આમાં વધારે દીવા થાય. ધામના તેન સદા નિરસ્ત કુહકમ, હવે એ તમે પેલા એની લિંક જોવો તો ભાગવતમાંથી સમજીને પછી વચનામૃતમાં બાપાએ શું કીધું છે ખબર પડે ને. પણ નહીં, અડે જ નહીં, ગીતા નહીં, ભાગવત નહીં, રામાયણ નહીં, કંઈ અડવાનું જ નહીં. નવી નવાઈ એ છે કે છાપા બધા વાંચે. હા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે, ટાઈમ્સ મેગેઝિન વાંચે, રીડર્સ ડાયજેસ્ટ વાંચે, હાથમાં આવે તો અભિયાન વાંચે, ચિત્રલેખા એ વાંચે, બીજા લેખકોના પુસ્તકો વાંચે, ભગવદ્ ગીતા તો એ નહીં. આનાથી બીજો મૂર્ખ કોણ? ઓશો રજનીશના પુસ્તક વાંચે પણ ગીતા નહીં. બાપા આ તમે ચિત્ર ચિત્રલેખા અભિયાન આ બધા છાપા સંદેશ ને ગુજરાત એ બધા બંધ કરીને આ ભગવદ્ ગીતા વાંચો, રામાયણ વાંચો. હા નથી, આવી બધી મૂઢતાઓ ઘરી ગઈ છે. આ શાસ્ત્રમાં તત્વજ્ઞાન છે સહજાનંદ સ્વામીનું, એ વચનામૃતમાં જ છે. પણ તમે એ વાંચો ત્યારે આ વચનામૃતનું તત્વજ્ઞાન વધારે સ્પષ્ટ થાય. અને બીજું શું થાય કે તત્વજ્ઞાનમાં તમે ભાંગરો ન વાંટો, આખી વૈદિક ધારા હોય છે. અને જે ભગવદ્ ગીતાને માને નહીં કે ભાગવતને માને નહીં, એ બધાય તમે જોવો મોટે ભાગે તત્વજ્ઞાનમાં ભાંગરો વાટે છે. હવે એના હોય મહા પડી ગયો એ બધા આમ આમ કરે, પણ એ તો સહજાનંદ સ્વામીની કીધોલી વાતો જે છે, સિદ્ધાંત છે, એનો તો છડે ચોક દ્રોહ થાય છે શાસ્ત્ર. અને જોજો, એ લોકો કોઈ સંસ્કૃતિ ભણે નહીં. હવે જેને સંસ્કૃત ભણ્યું એ બધા ધોકાપંથી હોય પછી કરે શું, તમે વિચાર કરો. સંસ્કૃત શાસ્ત્રોને ભણ્યા વગર તત્વજ્ઞાન નિરૂપણ કરે એ ધોકાપંથી નહીં તો બીજું શું. 50 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે સંસ્કૃત ભણો, તમે ભગવદ્ ગીતા ભણો, હે, અને એ વૃદ્ધ સાધુ ભણે, સંસ્કૃતમાં પાવરધા થાય અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય મુક્તાનંદ સ્વામી લખે, આજે પણ મળે, અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ગોપાલાનંદ સ્વામી ભાષ્ય લખે, અને એકાદશ ઉપનિષદ ઉપર ગોપાલાનંદ સ્વામી ભાષ્ય લખે, ત્યારે સંપ્રદાયનું તત્વજ્ઞાન પ્રમાણિત થાય છે. હવે તમે તમારું જ હાંક્યો રાખો અને પછી એમ કયો કે આ બસ બરાબર છે, અહીંયા જ સાચું જ્ઞાન સહજાનંદ સ્વામીને મળે છે, પણ એ તો તમારું ઉપજાવેલું છે. એને એને પ્રમાણ કોણ કરશે? શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કીધું? વ્યાસજી પ્રમાણ કરે તો અમને પ્રમાણ છે. જનમંગલમાં શું આવ્યું? વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. એમાં કઈ આપણે કઈ સર્વોપરીમાં કમ નથી રહી જતા, કઈ સર્વોપરીમાં તો ઊંચી જ વાત છે. અને છે ને કહીએ છે, નથી ને કહેવા જઈએ એવું નથી, છે ને કહીએ છે. પણ શાસ્ત્રનો સ્વીકાર માટે ધર્મગ્રંથોનો આદર, ધર્મગ્રંથોનું વાંચન અને એનું અધ્યયન, પણ અધ્યયન એવું કે જે મારા જીવ સાથે મેળવું. સૌએ પોતપોતે હું ક્યાં ઊભો છું, આમાં આમ કહ્યું છે પણ હું શું કરું છું, એમ મિલાવીને પોતાની ખોટને જોતો જાય. અને એમાંથી જો થોડો કોઈ એકાદો ઘૂંટડો જો ગળે ઉતરી ગયો તો કાયા હેમની થઈ જાય, એટલે કે આત્મા એ પરમાત્માને મળી જાય, ભગવાનની ભક્તિ મળી જાય. એટલે શંકરાચાર્યજે કીધું છે, કિંચિત ભગવદ્ ગીતા અધીતા, થોડી પણ જેણે ગીતાનું અધ્યયન કર્યું, મતલબ થોડું પણ જેણે એવું શાસ્ત્ર હોય અને પી ગયો તો વાત પૂરી થઈ ગઈ. એક જ રટ લાડી ગઈ, માનો કે વચનામૃત એક જ ટુકડો જેના મગજમાં આવી ગયો કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, વાત પૂરી થઈ ગઈ. સાહેબ પછી બીજું વાંચે કે ન વાંચે? હે, એક વાત પકડાઈ ગઈ કે બસ મારે જે જોઈએ એવું મારા પ્રભુ પાસે માગું, વાત પૂરી થઈ ગઈ. હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનના સ્વરૂપનું નામ સ્મરણ કરું, વાત પૂરી થઈ. શ્રીજી મહારાજે કહી દીધું, ગોપીઓના જેવો જેને પ્રેમ આવી ગયો એને બધા સાધનોની પૂર્તિ થઈ ગઈ, પૂરું થઈ ગયું. પછી એને કઈ કરવાનું રહેતું જ નથી, એકાદ ટુકડો આવી જાય. એને અધ્યયન કર્યું કહેવાય, એને મનન કર્યું કહેવાય. બાકી 108 પાઠ કરે તો ઉત્તમ જ છે વાણી કોની, પણ આજે સેન્સમાં જે સંદર્ભમાં શંકરાચાર્યજી કહે છે કે કિંચિત અધીતા, એટલે એ બોલે છે એને કેટલું સમજ્યા હશે અથવા તો અંદર કેટલું હશે, એ લોકો આમાંથી થોડુંક પણ અધ્યયન કરીને તમે અપનાવો, તમારો બેડો પાર થઈ જશે. માટે વચનામૃત વાંચો, ભક્ત ચિંતામણી વાંચો, હરિસ્મૃતિ વાંચો, શિક્ષાપત્રી વાંચો, બીજા ગ્રંથો જે ચરિત્રોના છે વાંચો, અને એમાંથી જે કીધું છે એને વિચારવાનું, અને આપણી જે ખોટ હોય એને વિચારવાની, એ દૂર કરવાની, તો આપણે એ અધ્યયન કર્યું અને પાન કર્યું કહેવાય. આગલી વાતો બાકી. સહજાનંદ સ્વામી મહારાજ.